દીપક ને જોઈ પાંચ પછી છોકરા દાદા દીપક ના મંદિર ભેગા થઈ ગયો નથી ઉત્પન્ન થયો ને ક્યારે છે કશું હોય નહી ક્રોધ માન હોય પ્રેમ હોય નહીં હોય નહી દર્શન માં દાદા ઘરમાં આવી ગયું હોય છે ફરી એ પછી વર્તન માં નથી આવતું દર્શન માં ઘણું આવી જાય છે વર્તન માં નથી આવતું મનોબળ ની કચાશ મનોબળ ની કચાશ છે આવી જાય પણ દરિન દર્શન માં વધારે આવી જાય હા દરિન દર્શન દર્શન બહુ ઉચિત કરે એ કહે છે દર્શન બહુ વર્તન માં આવવાના અંતરાય ભારે છે અંતરાય ભારે છે બાકી દર્શન બહુ સમજવા બાકી નહીં રાખ્યું દક્ષિણ ની ગોતી ઉતરી ગઈ છે એના એકલા ને નીકળી છે બીજા કોઈ ની કોઈ બધી નીકળી ગયો એવું નથી એમની ઉતરી ગઈ એવું જાણવું પહેલેથી તારે વચ્ચે કઈ લખાય છે બધું લગાય નહીં ઘેર પ્રભાવ પડે તો બધા ભાઈઓ બધા કેવું થાય દશા પ્રભાવ પડે તો ફરી જાય પ્રભાવ પડે એમને જૂનું જૂનું દેખાય આગળ અતિ તે નીતિ પ્રભાવ તો નહીં પડે બનતા સુધી કારણ બહુ માલ કચરો પહેલા કપડા પડી જાય કોઈ પુલસારી ઉપર પછી અત્યાર સુધી પડ્યો નથી કોઈ સુધર્યું એટલે બહુ સારું થઈ ને આટલું કારણ કે જે ચાલુ આચાર છે ને તે અમુક હદ સુધી ના ચલાવી શકાય અમુક હદ સુધી ચલાવી શકાય એક વિષય સંબંધ માં એકલા ના ચલાવે બીજું બધું ચલાવી શકાય તેમ ચલાવી દે ચલાવી લેવાનું છે તમારે, દારૂ પીતા હોય તો ચલાવી લે છે. ચલાવી લેવાનું તમારે એટલું સમજવું જોઈએ કે ચલાવી લે દાદા, પણ તમારે આ દારૂ શું કરવું જોઈએ? બહુ ખોટી વસ્તુ છે આ, બહુ ખોટી વસ્તુ છે, બહુ ખોટી વસ્તુ છે. એવું એવું એ કરવું જોઈએ, જાપ કરવા જોઈએ. દાદા એલાવ કરે છે, કશો વાંધો નથી, એવું નથી. પશ્ચાતાપ થવો જોઈએ. અને વિષય સંબંધ માં તો અહંકાર કરી નહીં પણ તોડી નાખો. મેં જો અહંકાર બે ચાર જણ મેં તોડીને ખવડાયેલું, અહંકાર કરીને મારી તોડ ફાડ કરી નાખે. અહંકાર બંધાય, ભલે બંધાય, તોડી નાખે. તમે જો આ બધા કર્મો કેવા છે કે એકને બદલે બીજું આપો તો એને બદલે છૂટે, બીજું દવા આપો ત્યારે પેલો રોગ નીકળે. બરોબર છે. વિષય એકલો અહંકાર કરી છૂટી નાખે એવો, વિષય તો મારી નાખે. તમે તો ઘણા કર્મયાન કર્યા નઈ, બઉ જતા રહ્યા નઈ, દાદા બધા પગે લાગે તો બે હવે પાંચ પાંચ વખત લગાવી લાગે. મને અમારે વાઘરી નહીં પગે લાગી, અમારે શું છે, અમારે જે રીતે પગે લાગશે રીત અમારી બે, એક આત્મા ને પગે લાગવું અને પેલા વાઘરી ને પગે લાગવું, બંને રીતે અમારી પાસે હોય. શું કહે તેનું કલ્યાણ થશે. જ્યાં સુધી ભાઈ ગોગડું છે ત્યાં સુધી વાગ્યો નથી, ત્યાં સુધી ભાઈ ફર્યા કરશે. આ ભણા બી પગે અડીને કરે, આ તો બધું આસનકાળ નું પુતરું બનાવેલું. પગમાં અડી અડી નમસ્કાર કરે છે, વેપારી છેલ્લા પાકા વેપારી થઈ ગયા. આ તો અમે નતા કરતા પેલા, પેલો આમ આમ કરે ને હાલી જાય, હાલી જાય. પણ ક્યાં સુધી આયા જો કમાણી કેવી કરી નઈ. તારા નમ્રતા વધી ગઈ છે, કઠોરતા છે, વધે છે, કઠોરતા નથી. કઈ ગયા બીજા કઈ ગયા તમારે ભાગીદાર? પારકો જવાનું છે તે દુઃખ થાય. બીજું અપાય એવું નથી, દેવાય એવું નથી. બે દાડા દરિયો ના ગયા ને એકાદ જીને ખેંચી ગયો હતો. તારે આપડે મોડા કેવો હોય, દરિયો ખેંચી જાય ને ખેંચે મુંબઈ માં શું નાવાનું છે? મુંબઈ બધી ગટરો છે, જુહુ હોય બંદરી ગટરો આ બધું કેવું પાણી નહીં ગાદવ નહીં દબણ મારે તો રોગ ઉભો થાય, મોદી વાગે તો રોગ ના ઉભો થાય. મોદી પાછળ વાગે એવું વાગતું પાછળ માર્યો હોય એવું લાગે, પાછળ માર્યો હોય ને એવું લાગે. જાદુ મારે એટલે બધે સરખો માર પડે, કેમ સરખો માર પડે એટલે જ કામ નો. આ બધું દરિયા બરિયા નો બધું કામ નો એટલે જ. આ ધોધ પડતા હોય છે ને ત્યાં આગળ માનસિક બીમારીઓ વાળા માણસ માણસ રાખે તો શું બધું માલ, અને પછી રોજ રોજ નીચે લઈ જઈને બહુ તકલીફ પડે ને પાણી બધું ધીપ ધીપ ધીપ પડ્યા કરતો બધી ચીજ થઈ જાય, બધી ચીજ થઈ જાય. એવા પાણી નો માલ સારો પડે. આ તો આપડે આવા રસ્તામાં આવો તો લાભ લેવા નહીં, તો કઈ એના માટે કઈ દરિયા માટે બધા થઈ જાય નવા જે ના એ નથી કરતો. એના આધારે ચાલતી હિસાબ કોણ મોકલે છે આ ગ્રાહકો? કોણ મોકલે છે? કોણ નથી મોકલતું એ બધું સાચું થઈ નથી. ક્યારે ભાવ બેહાડી જાય છે, ક્યારે ઉતર થઈ જાય છે. હવે ખરીદી કરવાનું થાય, ભાવ ટાઈપ થાય, અક્કલ થી દાયો દેખાય છે કે અક્કલ થી દાયો દેખાય છે? બધા પૈસા હોય ગુને જાગ્યો દાયો દેખાય. એટલે પછી પરિવાર કે પછી આવતી જાત્રા બહુ મોટી થવાની મોટી થાય જેમ જેમ તમારું બધી વધારે જાત્રા બધી ધારેલી પ્રમાણે થઈ, જે ધારેલી ઈચ્છા પ્રમાણે બધી જાત્રા થઈ. આપડે ત્રણ જ રિવાજ છે, આ ગરબા ગરબા ગરબા ગરબા અડધો કલાક મળે, અડધો કલાક પાંચ કલાક મળે, પાંચ કલાક ગરબા ગાય ઊંચા. બધા એકબીજા ને પગે લાગે છે, શું કરે છે? ગયે વખત પેલો ઉમાકાંત ખુબ રડવા માંડ્યો, આવે દાદા હું કોઈ પગે નહીં લાગવા દઉં, ના પગે લાગે. હા ના આવે નહીં લાગે, મારે સહન થઈ થતું નહીં, સહન ના ચાલે એવું, સહન નહીં એટલે પગે લાગે તે સહન નથી એનાથી. લોકો પગે લગાડવા માટે જાત જાત એ કરે છે, કારણ કરે છે. ઉમાકાંત એ બરાબર ચિત પાણી બહુ નીકળી હતા તે ત્યાં ઔરંગાબાદ તો બહુ પાણી નીકળી ગયા પછી રડે બધું. આ તો બહુ શક્તિ વધે, આ તો નરી શક્તિ નો જ કારખાનો છે. અમે તીકડે એવી મોટી વિધિ કરી મૂકીએ છીએ કે નરી શક્તિ જ ઉત્પન્ન થાય. ઓહો, મરી જવું પણ ના મકેલા પણ એમને એક ફરવા શક્તિ ઉત્પન્ન થઈ હતી એવું કેતા હતા. શક્તિ ઉત્પન્ન થયેલી સારી સારી એટલે એટલે એ સમજી ગયા છે કે મને લાભ છે. શક્તિ ઉત્પન્ન થાય ને જબરજસ્ત. નિર્ભરતા જતી રે બધી. લોકો એક્સેપ્ટ કરે એવું કેવું, એટલે ઘણા લોકો પસંદ ના કરે. દીકરીઓ બધી અહીં ગજવા મૂકવાની હોય, દીકરી એનો ગુજરાત થયું ત્યાં ત્યાં ઉભા રહી ગુજરાતી ગજવા મેળ ને અહીં મૂકવાની હતી. આ બહુ બધું અહીં મૂકે દીકરી જ નથી એટલે બાસ્કેટ નથી કોઈ જતી, કોઈ જતી દીકરી જ નહીં ઉપાધી નઈ. મેટ્રિક ફેલ એટલે ડિગ્રી કેળી મળી. મેટ્રિક ફેલ ગ્રેજ્યુએટ થયેલા કે નહીં થયેલા? તમે ગ્રેજ્યુએટ થયેલા કે નહીં? કેમાં થયેલા? બીએસસી રાખતા નતા પહેરેથી છોડી દીધે તમારા બધા મેં જોયું નતું કે મગજ માં મૂકી રાખતો ગજા મૂકી રાખતા લાગે નહી. બાદ પડાય નઈ બધા, કોઈ વસ્તુ સિદ્ધાંત વગર બાદ પડાય નઈ. શું કેવાય? આખો સિદ્ધાંત તમને આખો સિદ્ધાંત લક્ષ માં આવી ગયો છે. સિદ્ધાંત ઘણો ખરો. થોડો બાકી કઈ આગળ કઈ દઉં છું. 100% ના કેવાય. પોતાના કર્મ ભોગવવા માટે બધું કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? પોતાના કર્મ ભોગવ, પોતાના કર્મ પોતે. તમે પ્રતિમા કર્યું? કરી દાદા બધાનું. માલ હજુ વધારે ભરેલો, થોડા વિચાર આવે તો ઓછો ભરેલો. આમ ચાલુ માં નથી આવતા, મહિને બે મહિને એકાદ વખત ફેરો મારી જાય. એ તો સારું, પણ ફેરો મારે તો આપડે જાગ્રત રાખે. એ નુકસાન શું કરશો? કે મારતા નથી ને? હે, આવીને જોવાના. આપડે એક નહીં છે. શું છે? આપડે જ્ઞાતા છે. એ ના આવે છે એટલી કચાસ ખરી ને દાદા? ના, કચાસ નહીં. કચાસ થી પદવે તો કચાસ કેવાય. શું? આપડે જયારે આવે ને કોઈ મુસલમાન જતો રહ્યો તેથી આપડે પજવે તો રહીએ, પણ આપણે શું હતું? પજવે તારો હતો કે કોણ પજવે? કોઈ હારું. કેટલી ઉંમર થઈ? 49. 49 દાદા. દાદા એ મોહ ખરો? મોહ તો ખરો, મોહ વગત જાય ને. કોણ ગાલે? કોણ કોણ ગાલે? ઉપાધિ નહી તો કરી છે દાદા. બે પ્રકાર નો મોહ. એક મોહ છે તે 20 રૂપિયા છે, એટલે ઉગી નીકળે બધો જાડો. અને એક મોહ છે તે ઓગળી ને ખરાશ થઈ જાય. ખરાબ થઈ જવાનું એટલે અમે ના વળીએ. અમે વળીએ નઈ સાથી. આ મહોત્સવ દેખાય છે, પણ ઓગળીને ખરાબ થઈ જવાનું. નવું બીજ નહીં પડવાનું ત્યાંથી. અમને આ નહીં તો બંગડી પહેલા વળ્યા કરી છે કે અમે સાથે નહીં વળતા. આ કયો મોહ કહેવાય? ઓગળી જવાનું. એનું આપણે શાસ્ત્રમાં શું કહ્યું? આપણે શું કહે છે? ડિસ્ચાર્જ મો કહીએ છીએ. ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ મેળા કપડા બપડા પહેરે છે, બધું ડિસ્ચાર્જ મો છે. વાળ હોય, વાળખા હોય, તેલ ઘાલે, બધું ડિસ્ચાર્જ મો. ડિસ્ચાર્જ સંસાર લોક બધું ચાર્જ બહુ. એનું શું કારણ છે? ભેદ છે, જ્ઞાન નો ભેદ ખરો ને દાદા? દ્રષ્ટિ ફરી ગયેલી, તમારી દ્રષ્ટિ ફરી ગયેલી કે આ તો તે શું નામ ભૂલી ગયે છે? ચોકસી તને નામ હું દઉં છું તો તમને એમ લાગે ટોકર છે, માથામાં નાય છે, દુવે છે, બધું ટોકરસી બોલાવવા માટે. પેલા એમ લાગે હું કરું છું. દાદા એક બીજો આગ્રહ બહુ જ બાંધેલો છે. આખા ઘરમાં કોઈ ને કોઈ આંગળી ચિંતામાં ન રહે એ રીતે રહેવું. બધા એ રીતે રહેવું, એ જાતનો એક બહુ જ પૂર્વગ્રહ બંધાઈ ગયો છે. કોઈ પણ બાબતમાં, કે આ કપડા પહેરવામાં, કે આમાં કે તેમાં, કોઈ પણ વસ્તુ કાર્ય કરતા હોય એમાં, કોઈ સમાજ કોઈ આપણી સામે આંગળી ન ચીંધી જાય એ રીતે રહેવું. ધીમે ધીમે જશે અને આપડા મનમાં ખેદ રહ્યા કરો છે કે આમ ના હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. દાદા, કારણ આપડે ન હોય, ન થવું જોઈએ એના માટે આપડે જેમ કહીએ ને, પછી એને લઈ જવું નથી. તો એ પોતાને સમજણ પડે છે કે આ બધું ખોટું થઈ ગયું છે, બધું કરે છે ને. મેં કહ્યું છે ઉપાસ રહે રોગ, તમને કહ્યું હતું ઉપાસ રહે ને રોગ કીધું છે દાદા એ. ઉપાસ રહે માં આનો આ જ રોગ હોય બધા, એ તો આમ કર્યું આમ કર્યું બધા ખોટ બધા એ રોગ સંસારમાં આવે. પછી તો તપે રહે મહિનો કેવું રહ્યું, મહિનો આરામ થઈ જાય કે લોકો બહુ દાડા આરામ થાય ને. અત્યારે મહાદેવજી ની ક્યાં વાત આવી, એક એક પક્ષ ના સાધુ હોય ને બીજા પક્ષ ના સાધુ પર બધી આરામ બહુ વધી ગયા છે. આ વ્રત થી જ આ વ્રત ને લઈને જ આ બધું બાંધ્યું છે, એનો સાચો સાથ જ નહીં પડતી. ચોથું જ્ઞાન પ્રગટ થયેલું એ વખતે, ચોથું જ્ઞાન જયારે પ્રગટ થાય ત્યારે કયું ગુણ સ્થાન પહોંચે? ચોથું મન પરિણ જ્ઞાન પ્રગટ થયું, ચોથું પ્રગટ થયું ત્યારે ગુણ સ્થાન કયું એમનું? ત્યારે મને પરજ્ઞાન ચોથા ગુંઠાણ ગુંઠાણો નથી હોતું, ચોથું જ્ઞાન માં ગુંઠાણો નથી હોતું. ચોથા જ્ઞાન ને લેવા દેવા નથી, ત્રીજું ચોથા બે લેવા દેવા નથી. પેલું બીજું કેવા જ્ઞાન માં સાઈડ માં ગુંઠાણો હોય. સમ્યક દર્શન તો હતું, હે સમ્યક દર્શન તો હતું પહેલેથી, સમ્યક દર્શન તો હતું એમને. હા સમ્યક દર્શન હતું પણ ગુંઠાણો બદલાય નહીં એમાં, ગુંઠાણો લેવા દેવા નથી. એ તો સહયોગ શક્તિ વધી જાય તારું દેખાય બસ, એ પૌગોલિક જ્ઞાન છે, આત્મજ્ઞાન નથી. મન ના પર્યાયો બધા, મનની અવસ્થાઓ, તમારા મનની અવસ્થાઓ જાણવી. શું જય સચિદાન ચોથું જ્ઞાન પ્રગટ થયા પછી 12.5 વર્ષ એમને તપ કરવું પડ્યું. કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું એટલે કેવળ જ્ઞાન પ્રગટ થયું એમને. તો એ ગુણસ્થાન છઠ્ઠું કે સાતમું હતું ને તે વખતે, પેલા ત્યારે મન પ્રગટ જ્ઞાન થયું ત્યારે, તે વખતે અથવા તો રિક્ષા લીધી ત્યારે. 12મું ગુણ હતું, 12મું ગુણ તે વખતે. દાદા 12માં એ તો એમ કહે છે કે શાસ્ત્ર પ્રમાણે 8માં ગુણ શાંતિ તો એ પછી 48 મિનિટ એમને ચાલે જાય. 8માં ગુણતા ને કે 8માં ગુણતા પછી 25 મિનિટ ચાલે જાય, પછી જાય બહુ થોડા ટાઈમ માં જાય. એમનું કહ્યું છે કે 8માં ગુણતા પછી થોડા 25 મિનિટ માં જે કેવળ ગણ થઈ જાય કે એ પણ એમને 12મું ગુણઠાણું હતું. 12મું હતું એમને તો ઘર છોડ્યું ત્યારથી જ 12મું આવ્યું હતું. ઘર છોડ્યું ત્યારથી 12મું હતું. દીક્ષાથી જ્યાંથી 12મું આટલા બધા 12 વર્ષ કર્યો હતા તે થયું. તોય 12માં ગુણસ્થાને કે હોવા જતા 12 વર્ષ તપ કર્યું એટલે કેવું થયું, ગુણસ્થાને કરી કેવું ગણ પછી ફરક રહ્યો હતો. ભગવાન ત્યાંથી ઘર છોડી ને ત્યારથી જ્ઞાન ગમે એ વાત છે, ત્યારથી જ્ઞાન ગમે એ વાત. પેલો તો સહેબ સેમ કેવાય છે, જે ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું એ તો એ તો ઉઘાડ નહીં કેવાય, ઉઘાડ એને ગુંઠાણા લેવા દેવા નથી. ભગવાન નવમું ઓળંગ્યું તું, દસમું ઓળંગ્યું તું અને અગિયારમું હોય નઈ, હંમેશા આઠમું ના, આઠમાં તો સાધુ નહીં, દસમું હોય, સાધુ દસમા સુધી પડે, સાધુ સંકેતધારી સાધુ ને તે દસ દસમા સુધી પડી જાય, દીક્ષા લીધી એટલે સૂક્ષ્મ કચાય હોય છે, ભગવાન નો સૂક્ષ્મ કચાય હોય નઈ, ભગવાન ને સૂક્ષ્મ કચાય હોય નઈ, તમે સ્ત્રી પરિગ્રહ તો દેહ ત્યાંથી આગળ છોડ્યો, સંસાર છોડ્યો ને ત્યાંથી પરિગ્રહ છૂટ્યો, એટલે આઠમું નવમું અને દસમા માં સૂક્ષ્મ પરિગ્રહ એમનો હોય નહીં, સૂક્ષ્મ કષાય ભગવાન ને સૂક્ષ્મ કષાય હોય નહીં, બધું ઉડી ગયું, ભગવાન બારમા માં બેઠા, અગિયારમું હોય નહીં, એટલે દાદા બારમા નો પછી એટલો પીરિયડ ગયો જાય એવું થયું ને, લાંબો પીરિયડ જાય બારમા પછી, બારમા પછી થયું ને, બારમા પછી સાડા બાર વર્ષ ગયા ને કે સાડા બાર નહીં, આખી જુદી જાય, બારમા પછી તો બારમા પછી જ ખરી કિંમત છે, જીવજ્ઞાન બારમા બે ની બહુ ડિફરન્સ ની અંદર, બારમા ની કેવડ ની વચ્ચે ઘણો ડિફરન્સ, હા પેલું તો કલાકમાં થાય, ચોથે ગુંઠાણા છે કલાકમાં બારમા સુધી આવે, તો બારમા માંથી જીવજ્ઞાન બહુ ઘણું હોય, બધું પતાવી દેવું, કોઈ જગ્યા કોઈ બાકી ના રહે, બાકી નહીં રહે તો થાય, કશું બાકી ના રહે, કશું બાકી ના, એક બાકી રહે તો ના, ભગવાન તો બારમું ગુંઠાણ ત્યાંથી છોડ્યું, ત્યાંથી બારમું ગુંઠાણ, એ તો ભગવાન જ હતા ને એમ મારે, તો લોકો એમ કહ્યું કે અમે ત્યાગ કર્યો, અમે ત્યાગ કરવાનો હોય ને એનો ઉદય હોય, શું હોય, ઉદય હોય એનો ઉદય, એ પોતે એવું ના બોલે કે અમે ત્યાગ કર્યો છે, એમને તો સંસારમાં ત્યાગ હતો, સંસારમાં જન્મ થયો ત્યારથી ત્યાગ હતો, સ્ત્રી નો છોકરા નો બહેરા ના બધાનો ત્યાગ હતો, જન્મ થી જ હતો, આ લોકો ને શું દેખાય સાધુઓ ને, તમને દેખાય છે ત્યાગ હતો છતાં પહેણ્યા હતા, એ અજાય છે ને, છોકરી હતી અને ભગવાને કબૂલ કર્યું છે, મહાવીર ભગવાન ત્યાગ હતો, જન્મ થી ત્યાગી હતા, એટલે કર્મની નિજરા કરી દે, એ પણ હે કર્મની નિજરા થઈ નઈ તો, હા મૂર્છા જ ના હોય, મૂર્છા જ જયારે મૂર્છા નથી એને ત્યાગ કહેવાય, અને ત્યાગી હોય અને મૂર્છા વાળો હોય તેને ત્યાગ ના કહેવાય, મૂર્છા જ નહીં, કોઈ જાત નહીં, મૂર્છા ગઈ તેનું બધું ગયું, અને મૂર્છા હશે તો ત્યાગમાં હશે, બનો અનંત બધા સાધુ બધા મૂર્છા વાળા છે, શું છે એ અહંકાર ની મૂર્છા, હું છું તેમ છું, મા કીર્તિ ની મૂર્છા, જાત જાત ની મૂર્છાઓ, એમાં કશું ભળે શુક્રવાર વરે નઈ, શનિવાર થાય નઈ, એવરી ડે શુક્રવાર, મૂર્છા નો ત્યાગ કરવાનો ભગવાને કહ્યો છે, વસ્તુઓને ત્યાગ કરવાનો નથી કહ્યો, વસ્તુઓ તો ત્યાગ ઉપકારી છે, કરવાથી આપણને બોજો ઓછો રહે ને, બાકી મૂર્છા જાય નહી, મૂર્છા તો સમજણ થી જાય, જ્ઞાની પુરુષ માં સમજણ થી જાય, એને ત્યાગ ભગવાન નથી કર્યો, એને જેને છે છતાં મૂર્છા નથી એને ત્યાગ કરે ભગવાન, અને નથી થતા મનમાં છે તે જવા દવા રહ્યા છે તેને ત્યાગ ના કર્યો, શું કહ્યું, તમને સમજ પડી મૂર્છા સમજ પડી, ત્યાગ કર્યો ભગવાન, મૂર્છા જન્મ થી જ નથી, સંસારમાં હોવા છતાં એ મૂર્છા નહીં હોય, નહીં બધું હતું જે દિવ્ય પુરુષ દિવ્ય બોડી દિવ્ય હોય એ બધું હોય ત્યાં આગળ ગર્ભમાં આવ્યા ત્યારે એમણે અભિગ્રહ કરેલો કે જ્યાં સુધી માતા પિતા હોય ત્યાં સુધી મારી દીક્ષા લેવી નહીં. એમ શાસ્ત્ર માં આવે છે કે ગર્ભમાં આવ્યા ત્યારે અભિગ્રહ કરેલો કે જ્યાં સુધી માતા પિતા હોય ત્યાં સુધી મારી દીક્ષા લેવી નહીં. માતા પિતા નો સ્વર્ગવાસ થયા પછી દીક્ષા લેવી. એ મૂર્છા કહેવાય. એટલે મૂર્છા હતી એમ કહેવાય. મૂર્છા ના કહેવાય. એ આપણે દુઃખ ના થાય એટલા માટે એમને દુઃખ ના થાય. જેવી મહાવીર સ્વામી દશા હતી જન્મ થી, તો દાદા ની અવસ્થા પણ જન્મ થી એવી જ હોવી જોઈએ. એમના જેવી ને તીર્થંકર હરકમણી જ ના થાય. હરકમણી ના થાય. હરકમણી બોલ્યો તો આપડે બેસે વાત જ જોઈએ ને. નામ સંભાળતા પાપ જાય. કેવું નામ સંભાળતા પાપ. નામ સંભાળતા પાપ જવાય. પણ નામ સારી રીતે સાચી રીતે સંભાળવું છે. લોક માહી માહિર બોલ્યા કરે તો માહિર તો હોટેલ નું માં નામ માહિર આપી ચાલો ડગલે પગલે બોલાય જાય. એવા માહિર ના હોવા જોઈએ. સાચું હોય છે તે આમ બોલતા જ આપણને માહિર દેખાય. એમને ચિત્રપટ દેખાય. હા ચિત્રપટ દેખાય. બોલતા હાથે તો હાથે બાકી હોટેલે માહિર નીકાળી હશે ને. રેસ્ટોરન્ટ માં આવી ના કાઢ્યા છે ને. અને પેલી સલુ એ મારી સલુ કાઢી છે. હેર કટિંગ સલુ ને લખે છે. આ દેશ ના લોકો પહોંચી વળાય ને. જુદી જાત ના લોકો જાગૃત.